હોય તો એના માટે એનો પ્રયોગ હોય તો આ તો આત્માન અનાત્માન અનાધિકાળ નું ભેળું થઈ ગયેલું એને છૂટું પાડવા માટે જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની નું સેપરેટેડ જોઈએ. કેવું એ લોકો નો સેપરેટેડ ચાલે નહીં. જ્ઞાની નું સેપરેટર હોય તાર જ્ઞાની નું સેપરેટર તમને મળે નહીં એ પોતે પાડી આવે. સમજો ને તમારે જયારે પાડવું હોય પાડી આવે. આત્મા આત્મા અનાત્મા અનાત્મા લાઈન ઓફ ડિમાન્ડ પછી એકાકાર ના થાય બોલ હોય નાખી દીધા એટલે આ તમારું ખેતર અને આ પાડ્યું છે ખેતર. શું આ તમારું ખેતર એ હોમ ડિપાર્ટમેન્ટ છે અને આ પાડોશી નું ખેતર ફોરેન ડિપાર્ટમેન્ટ છે. અત્યાર સુધી ફોરેન ને હોમ માનતા હતા તે ભૂલ હતી. હવે હોમ ને હોમ માનો ને ફોરેન ને ફોરેન માનો. તો ફોરેન ને હોમ માનતા હતા ને હવે હોમ ને હું જોઈ દીધું ને તમે ત્યારે હોમ ડિપાર્ટમેન્ટ માં ભાઈ નિરાંતે ગાલી ચા ભાળી જા બધું કઈ ભાઈ નહીં. સચિદાન છે બધાનો સેપરેટ એક એક જણ નો સેપરેટ થઈ શકે. મને ભેગા થયા પછી એ કે છે કે મારે આવું તેવું સાહેબ કશું જોઈતું નથી. શું તો એ નહી અધિકાર. શું એ કે મારે તો એ છે અધિકાર. પછી એ ગમે તેવો હોય ને નલાયક માં નલાયક હોય તેનો વધુ નથી મારે. તમે ચોરીઓ કરતો હોય તેનો વધુ નથી મારે. કોણ ચોરી નહીં કરતા? આ કાયદેસર ની ચોરીઓ કરે છે. પેલો ગેરકાયદેસર ની ચોરી કરે છે. કોણ ચોરી નહીં કરતા? આ કાયદેસર સરકાર ના કાયદા ના આવી ચોરીઓ કરે છે. પકડાય નહી બધી ચોરીઓ જ છે. વાસ્તવિકતા બહાર પડે એ વસ્તુ નથી. એ આંતરિક જ્ઞાન છે. કેવું છે? પુસ્તક નું જ્ઞાન નથી. પુસ્તકો ની ઉપર પુસ્તક પૂરો થઈ જાય ચાર વેદ પૂરા થઈ જાય પછી આંતરિક જ્ઞાન શરૂ થાય. ચાર વેદ તો એવું બોલે દિસ ઇઝ નોટ બેડ દિસ ઇઝ નોટ બેડ થાય. ખરું બધું પ્રશ્ન વધતા જ થાય છે. તમને ઠીક લાગે છે? હું તો થતા ને થવા નહીં રાખતો. કાયદેસર કઈ નહીં ગેરકાયદેસર વધુ નહીં રાખતો. આમ તો કઈ નઈ તો નહી માય ખલાસ થઈ જાય તારે સેલ. માય ખરી ની ખરાય થઈ જાય એટલે આત્મા રે. માય છે માય સર્વસ્વ જાય ક્યારે જશે ભાઈ? આરતી સરકાર ને આવશો? જાગૃતિ કઈ રીતે રહી શકે? જાગૃતિ કઈ રીતે રહી શકે? આટલું બધું ફર્ક છે પીએચડી નું. સરસ રાત્રે છે જ્ઞાન માં નિરંતર જ્ઞાન માં રહે છે. એક ચિંતા થાય ને એક ઉપાધિ ના થાય. ગારો પડે માર પાડે તો ચિંતા ના થાય. એવા વિજ્ઞાન મળે છે. મારે એ જ શીખવું છે, મારે પણ એ જ શીખવું છે. તમારે એવું શું કરવું, તમે સાથે કરજો ને. હા એ બધાને શીખવાડે છે ને. કઈ વસ્તુ છે જ્ઞાની ના આપીએ ભૂલ હોતો નહીં, અમને કુછ કરો પણ વિનાય થઈ જાય. કોઈ વસ્તુ હોતી નથી જ્ઞાની આપવાની. નાનુભાઈ છે અમારા બાપુજી ના મસીહાઈ ભાઈ થાય. પેલા ના લોકો વ્યવસ્થિત નસીબ છે એવું કેતા હતા, અને આપ એવું કહો કે વ્યવસ્થિત છે, તો આપ એનો ફેર શું છે? નસીબ વાત તો ખોટી હતી, તદ્દન ખોટી હતી. મારા નસીબ માં કોકને ત્યાં શું કે, અરે થોડી તો પડશે ને તારા એના ભાગમાં છે, બધું પૈણી જશે, તું શાંતિ રાખે છે, અને એને કઈ પૈણાવા નહીં તો કઈ શાંતિ ના રાખે. હું ખોટી વાત છે ને, કોકને ઘેર નથી કેવું, કોકને બાયણું જરા વાંચતો હોય ને, એટલે મારા ભાગમાં લખ્યું છે કોઈ કોઈ કોઈ લઈ જવાનો સાહેબ આપ હોય, અને એ જયારે વાંચી નીકળ્યું. બધા જયારે બજારમાં દુકાન ઉઘાડે તે ટાઈમે તારે ઉઘાડવી, બધા બંધ કરે બપોરે ત્યારે તારે બંધ કરવી, વાંચે બધા ઉઘાડે ત્યારે તારે ઉઘાડવી, અને એ બંધ કરે ત્યારે બંધ કરવી, અને બધા બહાર નીકળવું 10 વાગે, જો બધા સુઈ જતા હોય ત્યારે સુઈ જવું. આટલું જ્ઞાન જાણવાની જરૂર છે, એ બધું પ્રાર્થ છે. તો બીજું બધું મહેનત ઘર કરી કર્યા કર્યા ખબર, મહેનત કર્યા પછી પરિણામ નહીં આવતું. ત્યારે લોકો એમ કેતા કે નસીબ છે, મહેનત કર્યા પછી પરિણામ ના આવે ત્યારે લોકો કે આ તો નસીબ છે. જો રાહત ને કોઈ સમજનારો આ હિન્દુસ્તાન માં હશે ખરો એકાદ માણસ? રાહત ને સમજવા વાળો એ પુરસાદ ને સમજે, અને પુરસાદ ને સમજવા વાળો હોય તે પારદ ને સમજે. કોને સમજે? ગૌને જાણતો હોય તે કોંકડા ને ઓળખે, અને એ તો કોંકડા એટલા જાણતો હોય તો એ ગૌને ખબર પડી જાય ખબર કે ગૌ કયા ખબર ને. ત્યાં રાહત ને સમજવા છે ને, યાર બાવ મારી નાખ્યા લોકોને. આ જો માણસ જન્મ્યો તે પ્રારંભ, માતાના ગર્ભ આવ્યો, હાથે ઘેર હારે ઘેર ગયો ગર્ભ આવ્યો તો એ પ્રારંભ આવી, જન્મ્યો તે પ્રારંભ આવી, જન્મીને ભણ્યો તે પ્રારંભ આવી, અને કલેક્ટર થયો તે પ્રારંભ આવી, અને ડિસમિસ થયો તે પ્રારંભ આવી, અને પત્યાઘાત થયો તે પ્રારંભ આવી, અને લાકડા માં ગયો તે બોલો શું પુરસાદ ગયો. હવે બધા મોટી વાત કઈ છે, લખી દેજો ને ભાઈ બધા શું પુરસાદ કર્યો કહો. પુરસાદ તો એનો ચાલુ જ હશે ને. શું કર્યો તમે, શું પુરસાદ કર્યો? આખી બતાવો. કઈ ને કઈ કામ તો આપડે કર્યા તો કરીએ, કઈક ને કઈક પ્રવૃત્તિ તો આપડે ચાલુ જ રહે ને. આ ભમેડો પ્રવૃત્તિ કઈ એવું એવું ગણો તો એવું ના. મેં આખા જગત ના મનુષ્યો ને લખ્યું છે, એટલે લોકોને મારી પર દાવા મળવા હારું મેં લખ્યું છે કે જરા વિચાર તો કરો, હું તમારો પુરસાદ શું તમે સમજતા નથી, અને પ્રારંભ પુરસાદ કહો છો ને, પુરસાદ તો સમજો મારી પાસે, અને પછી પુરસાદ કરો તો ફળ આવે. પુરસાદ આ વાંકે દેખાય નહીં, કોને સંભળાય નહીં, નાકે સુંધાય નહીં, જીભે ચખાય નહીં, અને સ્પર્શ ના થાય એમ નામ પ્રારંભ. આ પૂછા તો નામ કે આ ના થાય એમ પૂછા, બીજું બધું જ રાખ બોલો. ભાઈ એને ડિમાર્કેશન થશે, તમે વિચાર કરતો ફાવશે ફાવશે આપડા લોકો શું કે છે, આ આ બે છોકરા છે ને એમાં એક બહુ આવતું છે, એ 7 વાગે ખેતર બજાય છે, અને આ મારો મોટો છોકરો 5:30 થઈ ગયો, એટલે આ પુરસાદથી છે 5:30 થઈ જાય છે, અને આ 7 વાગે છે પ્રાયોરિટી છે, કે સાચી વાત છે. ખરી તે બંને પ્રારબ્ધિક છે. ચલો જે વહેલો દોડ્યો 5:30 તે રઘવાચીઓ પ્રારબ્ધિક છે. શું છે? અને આ છે તે ઢીલો પ્રારબ્ધિ છે. કેવું? ચલો રઘવાચીઓ 5:30 ગયો ને તે અંધારા અંધાર ઘાસમાં બેઠો, આપે કઈ ખરો તો લાશ પડેલી, અને આ પેલો 7 વાગે ગયો તે રોપથી ગયો તો ભાઈને મરેલ લીધો. એટલે હું વહેલો આવ્યો તો આ દશાદારી કરી દે, ભર્યું તારું વહેલો ઉઠવો પડવું. માટે રઘવાટે કામ નો નથી, પેલું ખોટું છે. ગામ સુધી નોર્મલ, શું કહ્યું? નોર્મલ શું? અને પુરસાદ તો જગત જ જોયો નથી. પુરસાદ તો કોઈ પુરસાદ કરવામાં આવી કોઈ પુરસાદ કરે મને દેખાડે. આ તો બધા પ્રકૃતિ પ્રમાણે નાચા ના થાય છે, એની પાસે હું નાચો નચાવે છે પ્રકૃતિ, અને ઉપર નાચે ત્યાર પાછો કહી બતાવે હું નાચો, હું કરું હું કરું. એ જ જ્ઞાનતા સકટનો ભાર એમ સ્વાન થાય, સૃષ્ટિ મંડાણ છે સર્વ હેણી તેરે જોગી જોગેશ્વર ભોગ. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો પાછો નથી, મહાવીર કે કૃષ્ણ કે કોઈ, જેને સંદાસવાની શક્તિ હતી. શું કહું છું? કે જેવી વાત નહીં બોલતા, મારી જવાબદારી પર બોલું છું. શું બોલું છું? તમને સમજાવવા માટે. અશે શક્તિ સદા છે ના, મારે ચરણ ખાતે ના બોલું. તમે સમજી કે બંધ થાય ત્યારે ખબર પડે, સંદાસ બંધ થાય ત્યારે ખબર પડે. કેવી? સંદાસ બંધ થાય ત્યારે ખબર પડે કે પોતાની શક્તિ નથી. એટલે ભાઈને ડાક્ટર ભેગા થઈ અને કહ્યું કે સંદાસ થવાની તમારી શક્તિ નથી. એટલે હું ત્યાં ત્યાં બીજા નહીં, બીજા નહીં, તમારું અટકે છે તારે તારે હા. કોઈ નહીં, આ વર્લ્ડમાં કોઈ તાક્યો પાક્યો નથી જયારે શ્રદ્ધા જવાની શક્તિ ના હોય, શક્તિ હોય. આ તો હે ને, આ પેલાનું દર્દ હું લઈ લીધું. અમારે તો આવ્યો હતો ને, મારો ભક્ત તેનું દર્દ લઈ લીધું. આ મોટા દર્દ લેવા વાળા શ્રદ્ધા જવાની શક્તિ એ લોકો ફસાવે છે. મોટા દર્દ લેવાની કે વાળા નીકળ્યા થઈ, અને એ મતી વખત પીડાતો હોય તાર શું છે લોકોના લીધા તેનું આ છે કે કઈ બધી ખેતર છે હિન્દુસ્તાન ના લોકોને ખેતરી ને મારી નાખ્યા લોકોને પાસે કચ્યું રહેવાની. આ બધા ભોળા લોકો, ભોળા નથી પણ લાલચું છે. એમ ભોળો ખેતરાય નહીં, ભોળો એક ફરો ખેતરાય ફરી ના ખેતરાય, લાલચું વાર ઘડી ખેતરાય. આ લાલચું છે મારા છોકરા ને ઘેર બાબો થઈ જાય ને બહુ થઈ ગયું છે. પૂરા પાસે તારે છોકરો જગ્યા પ્રારબ્ધ મળી છે, સંભળાય છે પ્રારબ્ધ ને જેવા કોણ ચડવા હોય કેવા હોય તે પણ સમજાય છે પ્રારબ્ધ, સંભળાતું હોય સમજાતું ના હોય તો ને. તારે પુરસાદ શું અમે કરે છે અહીંયા આવી બેસીને? તારે કેટલા કે છે? કેવું પડે આ દાદા કે છે આવી વાત તો સમજવા જેવી છે. તો અમને કેટલા કે છે આમાં શું કરવા? એના કરતા આપણે કે તમે ગયા તો થોડુંક આમ પામ ગાડી પાછા આવે તો. એટલે એને પેલો પુરસાદ કર્યો અને આ પુરસાદ કર્યો, સમજ ગયું ને? અહીં ભાવના શું કરી એ પુરસાદ તમારે અહીં આવીને ભાવના શું કરી? તમે સમજાય છે વાત? અહીંયા એમ શું ભાવના કરી તમે કહો, મનમાં ઈચ્છા કરો કે આ જ્ઞાન તો મારે લેવું જ જોઈએ એવું ભાવના અહીં થાય જ ના થાય, અહીંયા આયા તો જોયા પછી એ ભાવના એ પૂછાત છે. અને કેટલાક કહે છે હવે આ જ્ઞાન આપણે શું કરવું, આપણે તો આપણે હા આ છે ને ચોપડી બધી વાંચી છે ને નિરાતે ચાલ્યા કરતા એવું હોય, એટલે કોઈ એવું હોય કે આ જ્ઞાન મારે જાણી લેવું, એ ભાવના એ પૂછાત. એ સિવાય માણસ કોઈ જાતનો પુરસાદ કરી શકે? પુરસાદ કોને કહેવાય? કે એમાં સંયોગો નું ભેગું ના થવું છે. આ તો પછી હું આવ્યો 10 મિનિટ થી ચાલતો આવ્યો. અરે ભાઈ પણ ગઈકાલે કેમ ના આવ્યો? પગ દુખતા ઘરમાં પગ આવ્યા સાહેબ, શું આવ્યો તો પગ પાછળ હોય તો પગ પાછળ હોય તું આવ્યું, ત્યાં શું કર્યું? બધું ભેગું હોય આ પાછું, મથું સારું હોય, ખાતી દુખતું ના હોય, એ તો આવ્યો તો બધું આ સંજોગો પાછળ હોય તું આવું છું, એમાં ત્યાં શું કર્યું? સ્વતંત્ર પુરસાદ હોય, કેવો હોય? સમજાય છે ને? બીજા ભેગા થઈને કરે ને એમને પુરસાદ નાખે સારું થી કહેવાય. એને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહે છે. એક મહારાજ ને મેં કહ્યું કે છે મેં 4 સામાયિક કર્યો છો, જૈનના સાધુ હોય ને, 4 સામાયિક કરી. આમ કેમ મહારાજ 4 બોલબોલ કર્યા કરશો? આ બે જ કરે છે. હા તો આગળ મહારાજ ને એમ જોડે શું હોય છે? નહીં બધું નહીં. ઓહો હો હો, મોટો ઠંડા કહેવાની શક્તિ નહીં. બધા સામાયિક કરવા વાળા નીકળ્યા સમજે, બે ની જોડે તિરસ્કાર એને. કેવું તમે સમજો ને? તમે મહારાજ ઓળખી ગયો, તમને 4 બોલો છો ને ત્યાંથી સમજી ગયો. ત્યાર પછી મેં વિચાર કર્યો, તમે કેમ મહારાજ આ કેટલી સામાયિક કરી? મારે પગે કરી હતી ના, મેં કરી આ તો કરો ને, તમે કર્યું તો કરો. ઘર કોઈ ઠોકા ઠેક કરો છો, મોટા કરવા વાળા આયા પગ પહોંચ્યા જ હોય થાય. તમે સમજવા શું બોલ ત્યાં તો પૂછાય, સમજવા જેવી વસ્તુ છે. તમને થોડું પણ સમજાયું કે ગપ્પો? આ તો કહેશે ભાઈ આયા છે અંદર કે વહુ જોવા નીકળ્યા છે, પુરસાદ વહુ જોવા નીકળ્યા છે. કન્યા જોવે ને ત્યાં આમ ફરો છે. આપણે ભેંસ લેવાની તો આમ ફરી ફેરી ફેરી જોઈએ એવું, એમાં તો આ ભેંસ છે એક પ્રકારની છે. આમ ફરો છે પછી આમ ફરો છે, બરોબર ને? આ એ બધું શું પ્રયાસ છે? શું છે એમાં પુરસાદ ન આવે ને? બરોબર ને? પુરસાદ તો પુરસાદ તે પાછો સાચો પુરસાદ નથી, ભ્રાંત પુરસાદ છે. સાચો પુરસાદ તો પ્રકૃતિને પ્રાપ્ત પુરુષ બે જુદા પાડી આપે જ્ઞાની પુરુષ, ત્યાર પછી પુરુષ પુરુષોત્તમ રૂપે થાય ત્યારે સાચો પુરસાદ. સમજો ને? તમારે સાચો પુરસાદ થઈ ગયો, એમને સાચો પુરસાદ થયો, ચિંતા ના થાય. જો અને આ તો ભ્રાંત પુરસાદ. જય સચિદાન. મારે કીધું સમજવા જેવું બધું આ જૂની વાત છે. બહુ સાધનો પુરસાદ કઈ રીતે બાબા સમજે ના સાધુ હતી સમજે? સમજો ને? એમને ગજું નહીં આ. એટલે મેં શું કહ્યું? તારે લોકો શું કહે છે? જે બનનાર છે તે બનનાર છે, એમાં ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. અચ્છા આવું બોલે, શું બોલે છે? એવું બોલે છે ને? જે બનવાનું છે બન્યા જ કરવાનું છે, ફરવાનું નથી, ફરવાનું છે ફર્યા વગર રહેવાનું નથી. એટલે ના બોલાય હું આવું નોંધારું બોલો છો તો છે તે આપણે આ રસ્તા પર ગાડીઓ હોય તે બધી 4-5 ગાડીઓ હોય કાર વાળાને હા આખે મીજી ચલાવે. આ જે બનવાનું છે બનવાનું છે એ આખે મીજી ચલાવે છે તો બનવાનું છે બનવાનું છે. બીજું શું થયું છે? આ લોકો આવું સમજે ખોટી ઠોકા જેથી દુખી ના બધા સાચી સમજો. એક એ વાંકડું જ્ઞાની પાસે સમજો તો અમે શું કહીએ કે બનનાર છે બનનાર ખરી, વ્યવસ્થિત છે વ્યવસ્થિત ખરું, પણ એનો સમજો, સમજીને બોલો. શું સમજવાનું? અમે ગાડીઓ ઉઘાડી વખતે ચાલો, ગાડીઓ દોડાવો તો, અને સાવધાની પૂર્વક ચલાવો, શું કહીએ? અને પછી અથડાય એ વ્યવસ્થિત, પછી બનનાર. શું કહ્યું? ત્યારે ચલાવવાનું સાવધાની પૂર્વક ચલાવવાનું, પછી અથડાય વધારે જોરદાર. એને અમે વ્યવસ્થિત કહીએ છીએ. પેલી બોલી વ્યવસ્થિત કે છે ત્યારે, એટલે પછી આપડે કોઈ કે છે કે તમારા જમાઈ હવે બચ્ચે એવા નથી લાગતા, એટલે આપડે મનમાં સમજી વ્યવસ્થિત જ છે એ મન દી જરૂર જ. પછી આ આપણું આ વિજ્ઞાન શું કે છે દાદા નું, કે ઠે બીજી બચવાનો છે એમ માની ને એની દવા કરો. શું કે છે સ્વામી? પેલા જ્યોતિષ ભલે કે નહીં જીવાના, તો આપણે ઠેર ઠેર બચવાના છે એમ દવા કરો, સેવા કરો, અને પછી સબ થઈ જાય ત્યારે આપણે ત્યાં ગ્લો ઉડી ગયો ત્યાં વ્યવસ્થિત છે એમ. શું કહેવાનું? પછી રડવા કરો નહીં, માથા કોઈ પછી નહીં, ગ્લો ઉડી જાય ને પછી ગ્લો ઉડી જાય ના ઉડીએ? પણ આ તો કહે છે વ્યવસ્થિત કહી રહે ને, અમે એનું તો ધ્યાન રાખવાનું કહેવાય નથી. કેટલો બધું છે સાહેબ, આવું કહ્યું છે પ્રાર્થનું, લોકોએ આવો દુરુપયોગ કર્યો. શું લોકોએ આવો દુરુપયોગ કર્યો? સાહેબ ને પૂછાત હે સભા બેઠા ને, કુછ નહીં હરકત નહીં, બેઠો બેઠો પ્રાર્થના હોને વાળા હો જાયગા. અને હું ધંધો કરવા દઉં સર, અમારા શું કરે આવ્યા છે ગમનો? તું ડફો બેસી દર બધા બિહાર ગાડી કરું છું, હવે ધંધો કરવા દે ને, કે જાઓ ધંધો કરો કઈ નહીં. તો નહીં હમ શું સાંભળવાનું છે આગળ આપીએ કેવો કહીને? મારી પાસે આયા કરો ને કે અમને અમેરિકામાં એક અમને પૂછા બોલાય નહીં, પણ તમે એના મસ્યા થઈને પૈસા બહુ ઓછા આવે. કેમ કરીને દાદાજી નું જ્ઞાન લોકોને પહોંચાડી જોડાવું બધું રાખો, તો બહુ સુંદર ભાવના બરાબર. મોક્ષ પામ્યા છે કે નહીં? મોક્ષ પામે ત્યારે જીવને શું ફાયદો થાય છે? સમાજની દ્રષ્ટિએ ભગવાનને મેળવવા ભક્તિ જરૂરી છે. જ્યારે મહારાજ આત્મજ્ઞાનની વાત કરે છે તો આત્મજ્ઞાન મેળવવા ક્રોધ માન માયા લોભ સાથે તો જ થાય કે કેમ? મહારાજ વાત કરે છે જઈ ના, મહારાજ આત્મજ્ઞાન ની વાત કરે છે તમને કે છે? ઓહો, હું મહારાજ નથી જોડ્યો ભગુભાઈ. આ ભગુભાઈ કે છે ચકાસા છે ને ભક્ત ગતિ નેતા, ભક્ત કોઈ જયારે મોક્ષે જાય નહી. શું કહ્યું? ભગવાન થાય તો જ મોક્ષે જાય. ભક્ત અને ભગવાન તો બે જુદા હોય, એટલે તું અને મી મીન તું શું એ જુદા જુદા, કોઈ દરે મોક્ષ ના હોય. એ તો જેમ કરતા કરતા આગળ વધશે ત્યારે હું જ છું, હું તમે એક જ છે ભાન થાય ત્યારે મોક્ષી જાય. ખબર ને? ભગત પણ ના આવે છે, ખબર ને? એટલે નથી મતા આગળ વધેલા જ છે, પણ એ ભક્ત કહેવાય. બધા હજુ દાદુ કેટલો આગળ જશે ત્યાર પછી તો મોક્ષ નો માર્ગ મળશે, બધી વહેલી વસ્તુ નથી. ખબર ને? અને સગાસા છે ને શું કહો છો? સગાસા છે લેવા દેવા શું છે? એવા તો બધા શિષ્યા બધા બહુ હોય, ભટક ભટક કયા કરે. શું ખબર નહીં? સત્તા નથી બતાવ્યું કલ્યાણ થઈ જશે. સગાસા છે લેવા બધા કરનારા બધા બહુ હોય છે ભગવતોને, નહીં? એટલે એને પુણ્ય મળે, અને પુણ્ય પછી વાપરે ગયા આવતા અવતારમાં, આપ્યાનું ફળ મળે, અને ફળ પછી ભોગવે. એના છોકરા ને છૂંડ્યો હતો એમ. એના છોકરા ને ખાંડણી માં ચૂંડી નાખ્યો નથી. આ બધા માલ જાય આ લોકો ને ભક્ત નથી ઉપર આ બેહાડવા માટે એની સત્તા બધા લોકો કોઈને ફૂડ્યો હોય અને પછી આદો થાય એવું બને નહીં તો જોયું ને. અને કોઈ ઝુમનારો છે નહીં, ઝુમનારો હોય ને તો મારી નાખે લોકો બધા ગપ્પા વૈજ્ઞાનિક રીતે કોઈ માને આવું? આ તો પેલા ગપ્પા લોકો એ ખબર છે લોકોને ભક્તો બનાવવા માટે ખબર ને. છતાં કોઈ પુરવાય નથી આવ્યું એ તો બીજા લોકોને દયા આવી હોય ને તે લાગણી થઈ લાગણી છે આપી ગયા. કોઈ ભગવાન કઈ આવે નહીં, ભગવાન નવરો નથી એ તો લક્ષ્મીજી ને મળવા હારો નવરો નથી તો અમને કઈ મળવા આવે. આ તો બધા બાળે પણ સમજાવવાની બાર મંદિર બાર મંદિર ને સમજાવવાની વાતો. હવે બાર મંદિર થી આગળ વધો બહુ જરા અમે ગોઠા માર્યા પટ્યા દેવા બાર મંદિર માં. કોઈ ભગવાને ભક્ત ને મદદ કરી નહીં. બધા ભક્તો કેવા હોય? ગેલા હોય. કેવા હોય? ગેલા ભક્ત કેવા ગેલા હોય? કારણ કે છે ઘેર આપડે ભાઈ કે ભક્ત ની કે જો આ છોકરાને સ્કૂલમાં જવાનું તો ફી આલવાની છે અને તેલ લાવવાનું છે તો તમે તેલ જાઓ તો પછી આપણે ખાવાનું બનાવીએ શાક બનાવું અને આ તને ફી આપવાની છે તે લેવા હોવાની નોટ છે ને વટાવજો પછી. એટલે ભગત પૈસા આપવા ના રાખે ત્યારે બૈરીને આપી દે હો ભોળા ભાઈ ત્યારે અને ઘેરા ભાઈ બૈરી આપે ભાઈ વટ બધો ભાઈ એટલે ભાઈ આપે હોર ત્યાં ચલો લઈ અને જાય. જો આધા પાછા ના થતા હો તેલ લઈને પાછા આવશે જો અરે દાદા વાગે સ્કૂલમાં જવાનું છે એ ભૂલ ના થયું. હવે તેલ લઈને સાહેબ તાવ સુધા પૈસા લઈને આ ત્યાં બજાર ગયો તો એક ભક્ત બોલ્યો જય જય જય જય રામ જય જય રામ. ભૂલી ગયો બચાર ભગત ચલો તેલ લઈ લાવવાનું. એટલે કઈ છે મંડળી બધા ભગત ગયેલા જેટલા ભગત વ્યવહાર ના હાથે એમનો ગયેલો કેવાય. શું કેવાય? ઘરનો વ્યવહાર હાથે નહીં એટલે આજુબાજુ શું કે હું ગોડો જ થયેલો છે ને. અને ભગવાન ગોડા ને ખોળતા નથી આવે ભગવાન બધા એમ ખોળે ઘરનું હાથે બહારનું હાથે છે ને. આવા ગોડા બહુ હોય તો તમે કહ્યું ને તે તમને સમજો કઈ ગયેલા હોય એવું હે પછી શું થાય? બે અઢી વાગે થાય એને યાદ આવે કે હો આ છોકરાનું બધું કહ્યું છે ને આટલું બધું રહી ગયું એટલે પાછળથી દોડે તે લઈને આવે તારે બહુ ગાળો ભરતી હજુ આ છોકરાને પૈયા પાડી દી ગઈ છોકરો ગયો નહીં સ્કૂલમાં નથી મહેતા. હા ભાઈ વાત હતો નથી મહેતા છે તે મહેત્રાણી મરવાનો થયો. નથી મહેતા એટલે કોણ છે તમે જાણો છો? તમે બધા ઓળખતા નથી. મોટા મોટો ભક્ત છે નરસિંહ મહેતા મીરા આખો કરો કડીરો એથી મોટો કહેવાય. શું કહ્યું? પણ આ બહુ ઊંચા ભક્તો થઈ ગયા. પણ તેને ભક્તો નહીં જો આવી દેશા છે તો બીજા લોકો બિચારામાં શું ગજું અમે છે શું ખબર ને. તે ભક્ત એ જયારે નેત્રાણી મરવાનો થયો ને નેત્રાણી મરવાનો થયો ત્યારે લોકોએ કહ્યું ભગત ને કે મહેતા ઓટલા પર બેહી રહેજો હો આજે આજ સ્થિતિ સારી નથી આજ ખરાબ થઈ જશે. એટલે એમને નક્કી કર્યું કે આપણે બેહવું છે બેઠા ઓટલા ઉપર સમજો ને. પછી અડધો પોણો કલાક થયો મેં યાદ આવ્યું કે આજ હરિદરવાસમાં તો પેલું એ છે સત્સંગ છે યાદ આવ્યું કાં પછી હરિદરવાસ હા બસ બસ આગળ પેલી બે ત્રણ વાગે ભરી ગઈ બિચારી ચલો હારાબાર ના પહોંચી ગયેલા તો અને સબલી પણ વગાડ્યા જ કરે. એટલે ભગત એ બધાને શું કહ્યું બીજા આજુબાજુ ના કરો એ બીજા છોકરા બે મોકલ્યા બે છોકરાને જાઓ તો આ કયો છે પકડી લાવો પકડી લાવો કે છે પેલા બે છોકરા ગયા તો આ કહેતા સબલી પણ વગાડ કાકા ઉઠવું કાકા ઉઠો જ નહીં આ જારી જારી ઉઠવાનું શું છે રે શું છે તે ગયા કે તે કાકી તો હે બીજા ભગત માણસ ગયેલા હોય ભલું થયું ભાજી જંગાળ ચૂકે ભરી જુરી ગોપાલ. અરે હું આ પેલા છોકરા તો આવું બોલો તો ભાઈ હજુ હજુ તને ભાઈ નથી. તે છોકરા માર્યા બેઠા બોલો શું કહ્યું બોલાયું આ તો ઘેલા બોલે બોલાવી મનમાં રાખવાની ચીજ આ શામાં રાખવાની ચીજ આ મનમાં રાખવાની બહાર કરે ને તમને શું લાગે બોલે ભાઈ અરે ચકા છે બાપો એ મદદ કરનારો આવ્યો નથી. એ તો આ બધા ચેતિયા રૂપે એ લાગે કે બિચારો નાગર ભલો માં છે તો દયાળું હોય તો 2000 આપે શું. અને ભગત નો સ્વભાવ કેવો હોય તો જ રોજ ગમે તેવું ખાઈ લે ચાય લે. એટલો રોટલો હોય તો પાણી હાથે સ્વભાવ એવો હોય એ કશું વાંધો ના ઉઠાવે. એકલો રોટલો હોય તો ખાઈ લે સમજાય ને. એટલે રહ્યા દે સર એકલો રોટલો હોય તો ખાઈ લે સમજાય ને. હવે ભગતનો સ્વભાવ કેવો હોય કે તે સામા કોક છે તે જોડે કંઈક જમવાનું બન્યું હોય કોક ને તો તે થાળ હોય દૂધપાકપુરીઓ ને બધો ત્યાં મૂકવા આવે પેલાનું નામ ના રે મારા ભગવાન જ ખુશી ગયા મોકલ્યો અને મારા ભગવાન એને મોકલ્યો હા હું નવરો સાયા સારું ભગવાન છે એનો ઉપકાર માન્ય હું જેને મોકલ્યો છે એનો ઉપકાર માન્ય ભગવાન શું ઉપકાર માનું છું. ભગવાન શું મોકલવા એની પાસે છે શું ચાર અણાય નથી ભગવાન પર જેને આ જગત ભગવાન માની લો છે એની પાસે ચાર અણાય નથી. અને એની પર માગત લોકો એની પાસે આનંદ માગવો જોઈએ શાંતિ માનવી જોઈએ સુખ માગવું જોઈએ એ જે સુખનું ધામ છે તે આપણે માગવું જોઈએ. પૈસા હોતા છે એ તો વિતરાક છે કેવા છે વિતરાક એટલે સમજ્યા તમે ત્યારે કોઈ ચીજ એની પાસે ના હોય ખાલી ખર્ચ. અને એવો અહીં થાય તેનો ત્યાં જ ગયા કરી સમજ સમજવું પડશે ને. અને ગપ્પા કેવું ચાલશે આ તો ગપ્પા લગાવ લગાય લગાય કરે એ મીરા પી ગયા ફરણ પી ગયા બધા ભગત તો સારા છે ઊંચા ભગત તો પણ કઈ ઝેરના પ્યારા તે ભાઈ કોઈને પત્યા છે ઝેરના પ્યારા એને કયા પેલો હે માથું તૂટી જાય એવો શબ્દ બોલતો હતો એ રોણો તે તારી માને તું નાતરે દેવડાઈ કેવું કરતો શું કહે તે પછી જેના પ્યાલા દેતા દી શું કહેવાય. અને આપણા લોકો સાચું સમજો જેના પ્યાલા હું આ સાયન્ટિસ્ટ ને પૂછ્યો જેના પ્યાલાથી અમારી મીરો જીવતી રહી છે તો સાયન્ટિસ્ટ આ લોક ગાડા જ છે શું હા મારે ના મને જેના પ્યાલા પત્તો છે કોઈ ભગવાનને ના પત્તો હે ભગવાન કૃષ્ણ ભગવાન આમ કઈ ઉભી ગયા હતા ને વાસુદેવ નારાયણ હતા તે 3 વાગે ધડા રાત પાણી પાણી કરતા ગયા પાણી એ નતું બધું મળતું કરે. આ તો કુદરતે કોઈની આબરૂ રાખેલ નથી માવી ને ખીલાવા ગયા હતા સમજે ને. છતાં એ તો ભગવાન એની વાત જ ના થાય સમજે પણ કુદરત આગળ કોઈ મિત્ર ચાલે નહીં. તમે જણાવ તો ભગવાન ને ખીલાવા અરે 3 વાગે અને પછી મીરો છે તે વળી એવો ધ્યાનના પ્યાલે છે બચી ગઈ એક ઘટ ભગવાન આપ્યો તો મરી જાય. અમે મને હાલો આટલું આ પીડ કરા એ કોઈ કોઈ શરમ રાખે છે કઈ ભગવાન મારે છે કે અફીણ મારે છે શું કે અફીણ મારે છે. હા ભગવાન શું મારવા ભગવાન ના હોય એ પોતે જ મરેલા છે તો એ તમને શું મારવા છો. ભગવાન ને મરવા જીવાલ ના હોય એ તો મરેલો જ છે શું એમને મારવાનું શું હોય એમને આ દેહ જ ના હોય મરવાનું જ ના હોય જેને એને મરવાનું શું હોય. હા સનાતન વસ્તુ કે સનાતન સુખ પરમાનંદ સુખ એ દિય તેજ પરમ જ્યોતિ સ્વરૂપ ભગવાનની ક્યાં વાત થાય. આ તો લોકો ઠોકી દે હારે સમજો ને જેના પ્યાલા પીએ જોઈએ તારે લોકો શું કે મિનિરાજ જેના પ્યાલા પી ગયા બા પીતા કેમ નથી. હું એના ભગત કોઈ પીતા નથી તમે હવે પડી ને એ તો એ કરનાર નો ભક્ત મને એક જણ કહેતો હતો અમારા વિવેકાનંદ શું કર્યું હતું, તમે શું કર્યું હતું? વિવેકાનંદ તો બહુ મોટા પુરુષ થઈ ગયા, પણ આ જો એનો ભક્તો કદર નથી કરી શકતા. શું થાય? ભક્ત મને શું કહેવા માંડ્યા? વિવેકાનંદ પોતાની અગાસીમાં બેઠા હતા, ત્યાં પુસ્તક વાંચતા હતા કે, અને હમા મકાન ની અટારીમાં એક સ્ત્રી દેખાઈ ગયા છે. સમજો ને, એ સ્ત્રી નાની ઉંમર ની હતી, એટલે વિવેકાનંદ ની દ્રષ્ટિ ત્યાં ખેંચાઈ ગઈ. પાછી વાળી હતી, આમ કેમ ખેંચાય છે? પુસ્તક માં વાળી ફરી પાછી ખેંચાવા મારી, એવું બને ખરું? બને એવું બને, એ બને ખરું? ના બને એવું ના બને. બન્યું છે ને, જુઓ ને. કે પછી વિવેકાનંદ શું કર્યું તે જાણો શકે છે? નીચે રસોડામાં ગયા અને ઝટ પડત થેન્ક યુ. શું કર્યું? કે મને બાઝરી બતાવતો હતો, એટલે શું કા ફજત કરો છો? વિવેકાનંદ ને શરમ નથી આવતી? આવું પાંચમાં મરચું નાખી દે. વિવેકાનંદ આ અમેરિકામાં આવડો મોટો ગયેલો, આટલો મોટો બોલનારો માણસ, મરતું નાખે એવું મૂર્ખ ઠરાવો છો તમે? ત્યાર પછી બે સમજી પાડી, કેમ કે એમને ભક્તો કોઈ નાખ્યું ના છે, હિતકારી ભક્તો ના રાખે. તમે કેમ લાગે? ખોટી વાત બધી બનાવ ટુકડી કરો. નિરાશ જેનો ચાલો પી ગઈ, શું દિવસ એટલે રોણાજી ફાવતું નથી. રોણાજી આવડું આવડું પી રસ્તો એને ઝેર જ કહેવાય, ઝેર નો કટોરો જ કહેવાય. પણ આપડા લોકો પેલું ઝેર સમજે, બુદ્ધિશાળી માને ખરો? આ તો અભૂતોર મૂર્ખ માણસો ને અમે ચાલ્યો છે. અરે ભગતો સમજાય ખાય બધું. ઊંડી આવવાની હતી કોઈને? આ દુનિયામાં કોઈને ઊંડી આવી નથી. અને ભગવાન કે ઊંડી છે નહીં, રૂપિયો નહીં, ચાર એનાથી હું જોઈને આવ્યો છું. ભગવાન ભગવાન પાસે મુક્તિ જોઈ છે, માગો સુખ જોઈ છે, માગો જો તમે દુઃખ હોય ત્યારે ખેંચી હા તો ખેંચે, એમના નામે સુખ શાંતિ થઈ જાય. જો ભગવાન ઊંડીએ પૂર્યો. શાસ્ત્રો બધા કે બધું લોકોને શાસ્ત્રો છે ને સારું કરે છે, લોકોને લલચા આવે ભગત ભરી ભગવાન પડી દ્રષ્ટિ જાય ને, એટલે હવે લલચા આવે કે હા લાલતું લોકોને. પણ બુદ્ધિશાળી નામાં સમજીને કામ કરવાનું. કેવું આ તમને તમને સમજવા માટે કે છે કે લાલતું લોકોને કેમ બોલતા? કેમ કેવાય? હા તો લોકોને લલચાવા સારું કર્યું છે. શું સમજ કર્યું? બધાને લાલચું કેમ કહી કેવાય? બધાને લાલચું કેવી રીતે કહેવાય? તમારી પાસે બધી શક્તિઓ છે. આ લાલચ ને લીધે ભટકે છે હું. આ લાલતું ના હોય તારે આમ કુકુર નહી છીએ. આ મોટું પાસે નવી જાતનું જણાવર આવ્યું, આમ કુકુર નહી છીએ. કોતો લાલ છું, કોતો આ કુવામાં પડ્યો હોય, કોતો આ કુવામાં પડ્યો હોય, તો બેવથી એક કુવા વચ્ચે પડે તો કામ નહીં જાય. આ કિનારે પડ્યો તોય ખોટા, લાલ છું ના કિનારે પડે તોય ખોટા, હું કુછ નહીં તે ખોટા. હમકુ હમકુ અરે હમકુ અમને કાઢવાનો છે. સગુણ ઉપાસનાથી મુક્તિ ના થવાય? સગુણ દેખાડો કોઈ જગ્યાએ હતો? કોને કોઈ સગુણ? આ બધા બાળ ચડી બેઠે છે ને, ભગવાન નથી બા, હું કઈ ભગવાન નથી નવરો, બગડી નઈ સગુણ હોય તો મને દેખાડો. સગુણ હોય તો દેખાડો. અવલંબન તો જોઈએ. સગુણ શબ્દ ખોટો નથી, સગુણ શબ્દ ખોટો નથી, પણ હોવો જોઈએ. એ ના હોય તો પછી આપણે કોની જોડે વાત કરીએ? આ કલયુગમાં સગુણ કઈથી લાવે? પણ કઈક અવલંબન તો જોઈએ ને. કઈક અવલંબન તો જોઈએ ને. ત્યાંનું મનને હા તે અવલંબન આપણા જે કોઈ દૂર થઈ ગયા, કૃષ્ણ ભગવાન હોય થઈ ગયા હોય ગમે તેનું અવલંબન લેવું, અને અવલંબન એ ના ફાવે તો કોઈ કોઈ માણસ સારો હોય, અને બહુ હૃદય ચોખ્ખા જેવો માણસ હોય તો એનું લેવું નામ સગુણ ને. એની જોડે તમે એના કયા પણ કરો તો દારો ચોખ્ખું હૃદય જોઈએ, અને જ્ઞાની પુરુષ મળે કોઈ વખત તો કામ નીકળી જાય. જેનામાં અહંકાર ના હોય ને એ તો આપણું કામ નીકળે. અહંકાર ના હોય તમારે શું કામ કરું કહો? અમે સગુણ ભગવાન નથી, પણ અમે જ્ઞાની પુરુષ છીએ. તમારે જે કામ કરવું કહો, તમે જે માગો એ આપો, જે માગો એ આપો. યોગ કેમ કહેતા હતા? યોગ કેમ આપી દો? યોગે અમારા યોગ ને કેમ માં અમારો તમને યોગ કેમ આપેલું છે ને? યોગ કેમ અમે ચડાવીએ કેમ? એટલે અમે એની વરી નહીં કરવાની, ગાડી ચલાવવાનું અમારે. ભાઈઓ કરતા બહેનો ની સંખ્યા ઓછી કેમ હોય છે? પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા જ્ઞાન માર્ગ માં ઓછી કેમ હોય છે? જ્ઞાન માર્ગ માં સ્ત્રીઓનું બહુ કામ, સ્ત્રીઓનું એવું છે ને કે સ્ત્રીઓ એના મોહ વધારે પડતો છે પુરુષો કરતો. શું છે? શું છે? વધારે પડતો છે. અને પુરુષ તો પુરુષ જ કહેવાય, પવિત્ર જાતિ કહેવાય. અને સ્ત્રી જાતિ એક શક્તિ રૂપે દેવી છે, દેવી છે, પછી એનો દુરુપયોગ નહીં કરવો. શું? પણ એમાં જરા મોહ વધારે પડતો હોય. તેનાથી સ્ત્રી બની અને તેનાથી પુરુષ બને તમને કહું, સાચી એ સ્ત્રી બની ને સાચી એ પુરુષ બન્યો, તે કહું તમને. આ પરમાણુ નું શરીર બનેલું છે. શેનું બનેલું છે? પરમાણુ આ જળ, જળ પરમાણુ બધા છે ને, એનું આ શરીર બનેલું છે. પાંચ તત્વો તેમાં જે પરમાણુઓ કપટ હતું અને મોહ વાળા પરમાણુ હતા તે સ્ત્રીઓનું શરીર બંધાયું છે. કપટ ને બહુ થી અને અહંકાર ને ક્રોધ થી આ ખુદ આમાં કપટ બહુ ઓછો હોય. કેવું તમે કહો ને? કપટ બહુ થી ભગવાન દૂર. સમજાય થોડું પણ ના સમજાય? છતાંય આમાં સતી સ્ત્રીઓ હોય તેની નજીક આવે પાછું, એટલે બધાને કઈ લાગુ પડતું. અને બધા પુરુષો આવા છે ના કહેવાય એમાં? એ બધા 10% પેલા નીકળે. સ્ત્રીઓ કરતા બુદા હોય શું કહો છો તું? ના ના, આ કહ્યું કેમ કે કપટ ના પરમાણુ અને મોના પરમાણુ વધારે હોય. કેમ કે એમાં 10-15% આવા નીકળે. અરે ખરાબ છે તેથી સારા કેવા સારા કહેવાય છે. આમાં જો ખરાબ માણસ ના હોત તો સારા માણસ સારા પણ કહેશે. એટલે બધું રિલેટિવ છે, રિલેટિવ. આ છે તો આ છે, બધા સારા હોય તો સારો કેવો આપણે. બધું પૂછજો, હા બધું પૂછાય, બધું પૂછાય. ફોડ પડ્યા મગજ માં ઉઠે આવી ગયું, કાઢી નાખવું પડશે બધો કચરો. નકમો રબીશ નહીં નાખી રાખી દઈએ. બુદ્ધિપૂર્વક નો હોવો જોઈએ. કેવું